શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 46મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સંવત 1882ના વૈશાખવદ 5મા દિવસે ભોજન સ્વીકારી પોતાના નિવાસસ્થાને સુખપૂર્વક વિરાજમાન થયેલા ભગવાન શ્રીહરિની સમીપે બંને પુત્રો અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી આવી નમસ્કાર કરીને બેઠા. તે સમયે ભગવાન શ્રીહરિ બંને પુત્રોને શુભાશીર્વાદથી અભિનંદન આપી કહેવા લાગ્યા કે, હે પુત્રો, તમારે કંઈ પૂછવું હોય તો અત્યારે પૂછી શકો છો. તેથી બંને પુત્રો અતિશય પ્રસન્ન થયા ને તેમને પૂછવા લાગ્યા કે, હે પ્રભુ, મુમુક્ષુજનોને શિષ્યો કરવા આવી તમોએ અમને આજ્ઞા કરેલી છે, તેથી તમારી પાસેથી તેનો દીક્ષાવિધિ સાંભળવા ઈચ્છીએ છીએ. માટે જેમ હોય તેમ સમગ્ર દીક્ષાવિધિ અમને યથાર્થ કહી સંભળાવો, પછી જ અમો પુરુષોને ભગવતી દીક્ષા આપીશું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે વિનયથી યુક્ત થઈ બંને પુત્રોએ પૂછ્યું ત્યારે ભગવાન શ્રીહરિ શ્રીકૃષ્ણ ભગવાન અને ગુરુ રામાનંદ સ્વામીનું સ્મરણ કરી કહેવા લાગ્યા કે, હે પુત્રો, સકલ ઐશ્વર્ય સંપન્ન શ્રીકૃષ્ણ ભગવાન પોતાના અક્ષરધામમાં અનંત અક્ષરમુક્તોથી સેવાયેલા દિવ્ય સ્વરૂપે શોભી રહ્યા છે. જેમ સર્વત્ર જગતમાં જ્વાળા સ્વરૂપે વ્યાપી રહેલા અગ્નિદેવ અને જેમ સર્વત્ર જળ સ્વરૂપે વ્યાપી રહેલા વરુણદેવ પોતાના અગ્નિલોક તથા વરુણલોકમાં પૃથક પૃથક મૂર્તિ સ્વરૂપે સાકારપણે રહેલા છે, તેમ જે શ્રીકૃષ્ણ ભગવાન પોતાના અક્ષરધામથી ઓરા મૂળ પુરુષ ને મૂળ માયા ને તેથી ઓરા મૂળ માયામાંથી ઉત્પન્ન થયેલા અનંતકોટી બ્રહ્માંડોમાં સર્વત્ર પોતાના સત્ય જ્ઞાન અને અંતર્યામીપણું આદિક અનંત શક્તિથી સર્વના કર્મ ફળપ્રદાતાપણે વ્યાપી રહેલા છે. તે જ શ્રીકૃષ્ણ ભગવાન પોતાના અક્ષરધામમાં પૃથકપણે સદાય કિશોર અવસ્થામાં મૂર્તિમાન દિવ્ય એવા વ્યતિરેક સ્વરૂપે વિરાજે છે અને વળી તે જ શ્રીકૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર પોતાના એકાંતિક ભક્તજનોને સુખ આપવા અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે દિવ્ય મનુષ્યાકૃતિ ધરીને પણ વિરાજે છે, તે આપનું કલ્યાણ કરો. હે પુત્રો, ઉદ્ધવાવતાર સદગુરુ શ્રી રામાનંદ સ્વામી આ પૃથ્વી પર સર્વનું મંગલ કરો. એ રામાનંદ સ્વામી અતિશય શોભાયમાન શરદ ઋતુના પૂર્ણિમાના પૂર્ણચંદ્ર જેવા મુખકમળની શોભાને ધરી રહ્યા છે. તેમના બંને નેત્રો કમળના પત્રની સમાન શોભી રહ્યા છે. ઉજ્જવળ પ્રકાશમાન શરીર છે, વિશાળ વક્ષસ્થળ છે, આજાન બાહુ છે, કરુણામય દિવ્ય શરીરધારી છે, સદાય શ્વેત વસ્ત્રમાં તે શોભે છે, જમણા હાથમાં કમળનું ફૂલ ધાર્યું છે. આવા સદગુરુવર્ય સર્વનું મંગળ કરો. હે પુત્રો, ભક્તિએ સહિત ધર્મનું રક્ષણ કરવામાં તત્પર તેમજ પોતાના આશ્રિત ભક્તોને સુખ ઉપજાવે તેવા ચરિત્રો કરનારા સદગુરુ રામાનંદ સ્વામીએ મને જે ભાગવતી દીક્ષાનો વિધિ કહ્યો છે તે જ વિધિ હું તમને કહું છું. ઉદ્ધવ સંપ્રદાયની પરંપરામાં આવતા આચાર્યોએ સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા મુમુક્ષુ પુરુષોને કઈ રીતે આપવી જોઈએ તેનો વિધિ હું કહું છું. આત્મા પરમાત્માના દેદીપ્યમાન જ્ઞાનને યથાર્થતાપૂર્વક પ્રદાન કરે તેમજ પાપોનો ક્ષય કરે તેને પંચરાત્ર શાસ્ત્રના જ્ઞાતા આચાર્યોએ દીક્ષા કહી છે. હે પુત્રો, ગોલોકાધિપતિ શ્રીકૃષ્ણ ભગવાન સ્વયં આ દીક્ષામાં ઉપાસ્ય ઇષ્ટદેવ છે, કારણ કે પોતાના ઇષ્ટદેવના સંબંધે કરીને તે દીક્ષાનું નામકરણ થાય છે. તે માટે જ આ ઉદ્ધવ સંપ્રદાયમાં તે દીક્ષાનું નામ વાસુદેવી દીક્ષા પડેલું છે. બીજા નામ વૈષ્ણવી દીક્ષા, ભાગવતી દીક્ષા એ અર્થમાં જ પ્રયોજાય છે. હે પુત્રો, મુમુક્ષુજનોને ભવબંધનમાંથી મુકાવતી, તેથી જ તેઓની હિતકારી એવી આ દીક્ષા સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા એવા બે પ્રકારની છે એમ જાણવું. આ બંને પ્રકારની દીક્ષામાંથી જે પુરુષ સામાન્ય દીક્ષા ગ્રહણ કરે તેને સત્સંગી એવા નામથી સંબોધવામાં આવે છે, અને જે પુરુષો મહાદીક્ષાનો સ્વીકાર કરે છે તેને આત્મનિવેદી એવા નામથી સંબોધવામાં આવે છે. તે બંનેમાંથી પહેલી સામાન્ય દીક્ષાનું નિરૂપણ કરું છું. હે પુત્રો, પોતાનો દેહ ક્ષણભંગુર હોવાથી અને દેશકાળની શુભ અશુભ એવી વિષમતાને કારણે તથા દીક્ષા લેવામાં અધિકાર ભેદના કારણે પહેલી દીક્ષા સામાન્ય દીક્ષા કહેલી છે. સામાન્ય દીક્ષામાં કોઈ કાળનો નિયમ નથી, દેશનો કે જાતિનો પણ નિયમ નથી. જે મનુષ્યના મનમાં શતશાસ્ત્રનું શ્રવણ કરવાથી કે સંતોનો સમાગમ કરવાથી મુમુક્ષુતાનો અંકુર પ્રગટ થાય તે જ માણસ આ સામાન્ય દીક્ષાનો અધિકારી થાય છે. સેંકડો સાધનો કરતા પણ ન મળે તેવો દુર્લભ સદગુરુનો સમાગમ પ્રાપ્ત થાય ત્યારે સામાન્ય દીક્ષા ગ્રહણ કરવામાં શુભાશુભ તિથિનો વિચાર ન કરવો, વ્રતનો કે પૂજા અર્ચનાનો કે ઉપવાસાદિક ક્રિયાનો પણ વિચાર ન કરવો. સદગુરુનો ભેટો થયો ને દીક્ષા લેવાની ઈચ્છા પ્રગટી એ જ સામાન્ય દીક્ષાનો શુભ અવસર છે. જે સત અસતના વિવેકને જાણતો હોય, શ્રદ્ધાવાન હોય અને પોતાના કલ્યાણના સાધનમાં તત્પર વર્તતો હોય, સત્શાસ્ત્રોમાં કે સુશીલ સ્વભાવના સંતોમાં પ્રીતિ ધરાવતો હોય, ભગવાનની ભક્તિ કરવાનું મન થતું હોય, આસ્તિક અને ધર્મનિષ્ઠ હોય, તેમજ યમદૂત થકી અને જન્મમરણરૂપ સંસ્કૃતિ થકી ભય પામતો હોય તેવા મુમુક્ષુ શિષ્યોએ ધર્મવંશી આચાર્યનો ભક્તિભાવપૂર્વક આશ્રય કરવો. જે ધર્મવંશી આચાર્ય પોતાના સમીપ સંબંધ વિનાની સ્ત્રીઓની સાથે ભાષણ કે તેમનો સ્પર્શ ન કરતા હોય, પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓમાં માં, બહેન અને પુત્રીની ભાવના કરતા હોય, ધર્મમાં નિયમપૂર્વક વર્તતા હોય, ઉદ્ધવ સંપ્રદાયમાં તેમની સ્થિતિ હોય, શ્રીહરિના ભક્ત હોય તેમજ ભગવાનની મૂર્તિની સમીપે બેસી પોતાનો આન્નિક વિધિ કરતા હોય એવા સદગુરુ ધર્મવંશી આચાર્યનો આશ્રય કરવો. હે પુત્રો, જે સદગુરુના સર્વે લક્ષણોએ સંપન્ન હોય છતાં જો ધર્મવંશી ન હોય તો તેવા ગુરુનો આશ્રય સંસ્કૃતિમાંથી મુકાવા ઈચ્છતા પુરુષે ન કરવો. તેવી જ રીતે ઉપરોક્ત ગુરુના લક્ષણ કહ્યા તે ધર્મવંશીમાં ન હોય તો તેમનો પણ આશ્રય ન કરવો. હવે દીક્ષાર્થી શિષ્યોએ ગુરુ પાસે કેમ જવું તે કહું છું. હે પુત્રો, મુમુક્ષુ શિષ્યોએ શુદ્ધ જળથી સ્નાન કરી ધોયેલા અને સુકાયેલા વસ્ત્રો પરિધાન કરી આન્નિક વિધિ કરવો ને પછી હાથમાં શ્રીફળ લઈ ધર્મવંશી ગુરુના શરણે જવું, તેમની આગળ ફળ સ્થાપન કરી પ્રણામ કરી શિષ્યે બે હાથ જોડી એમ બોલવું કે હે ભગવાન, હું સંસ્કૃતિથી ભયભીત છું અને તેથી જ તમારે શરણે આવ્યો છું, મારું સંસ્કૃતિના ભય થકી રક્ષણ કરો. હે પુત્રો, આ પ્રમાણે કહીને જે શરણે આવે તેમને ધર્મવંશી ગુરુએ પ્રથમથી જ તો ભય ન પામ, તારું શ્રીકૃષ્ણ ભગવાન ચોક્કસ સર્વ પ્રકારે રક્ષણ કરશે એમ અભયદાન આપીને તે જ ક્ષણે સામાન્ય દીક્ષા આપવી. હે પુત્રો, દીક્ષા આપતી વખતે શિષ્યના જમણા હાથમાં જળ ધારણ કરાવી પ્રથમ ગુરુએ બોલતા શિષ્ય પાસે તે શરણ મંત્ર બોલાવવો. તે મંત્ર આ પ્રમાણે છે કે કાળ, માયા, પાપકર્મ તેમજ યમદૂતના ભયથી હું શ્રીકૃષ્ણ પરમાત્માને શરણે આવ્યો છું, તેથી હે શ્રીકૃષ્ણ પરમાત્મા, મારું રક્ષણ કરો. આ પ્રમાણે સંકલ્પ કરાવીને ગુરુએ શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદીનું કેસરચંદન અથવા ગોપીચંદનથી ઉદ્ધવ સંપ્રદાયની રીત અનુસારનું ભાલમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરાવી શ્રીહરિના ચરણકમળનો સ્પર્શ કરાવેલી તુલસીના કાષ્ઠની બેવડી કંઠી તે શિષ્યના કંઠમાં પહેરાવવી. ત્યાર પછી ગુરુએ શિષ્યના જમણા કાનમાં શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો 3 વખત ઉપદેશ કરવો, પછી કોઈપણ જગ્યાએ સર્વત્ર સર્વકાળે જપી શકાય તેવો અને સમગ્ર પાપને બાળી નાખનારો સ્વામિનારાયણ આવો ષડક્ષરી મંત્રનો ગુરુએ શિષ્યને ઉપદેશ કરવો. મંત્રનો પ્રદાન કરતી વખતે ગુરુએ 3 વર્ણના પુરુષને જમણા કાનમાં અને શુદ્ર વર્ણના પુરુષને ડાબા કાનમાં સ્પર્શ કર્યા વગર દૂરથી જ મંત્રનું પ્રદાન કરવું. હે પુત્રો, ત્યાર પછી ગુરુએ શિષ્યને શ્રીકૃષ્ણ ભગવાનનો મહિમા સમજાવવો કે હે શિષ્ય, અત્યારે તમે વાસુદેવ શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત થયા છો. તે જ વાસુદેવ ભગવાન પૃથ્વીલોકમાં મનુષ્યોના કલ્યાણને માટે પોતાના સર્વોત્તમ અક્ષરધામમાંથી મનુષ્યમાં સ્વામિનારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. પોતાના આશરે રહેલા ધર્મભક્તિનું અતિ દુષ્ટ અસુરજનો થકી રક્ષણ કરવાને માટે આ પૃથ્વી પર પ્રગટેલા તે સ્વામિનારાયણ ભગવાનની દયાનો કોઈ પાર નથી. તેની દયાનું વર્ણન કરવા કોણ સમર્થ થાય એમ છે. આવા દયાળુ એ ભગવાન વૈરભાવથી પોતાનું ચિંતવન કરતા માંસાહારી આતતાઈ અસુર પુરુષોને પણ પોતાની એક દયાને કારણે પોતાના ધામમાં લઈ જાય છે. ગુણગ્રાહી એવા તે શ્રી સ્વામિનારાયણ ભગવાન આવી રીતે વૈરભાવે પણ પોતાનું સ્મરણ કરનારા દ્વેષી જનોના અવગુણને પોતે ગણતા નથી. જો આવી રીતે અસુરજનો ઉપર દયા વરસાવતા હોય તો જે જનો અનન્ય એકાંતિકી ભક્તિથી પોતાનું ભજન સ્મરણ કરે તેમના ઉપર તે કરુણાસાગર ભગવાન પ્રસન્ન થાય તેમાં શું કહેવું. આવી રીતે સર્વનું હિત કરનારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના શરણે અત્યારે તમે થયા છો, તેથી સંસ્કૃતિના બંધન થકી તમે મુકાઈ ગયા એમ નક્કી માનો. હે શિષ્ય, જે પુરુષો શ્રીકૃષ્ણ ભગવાનને શરણે જાય છે તે તત્કાળ નિશ્ચય માયાના બંધન થકી મુકાઈ જાય છે, તેના સિવાયના કોઈ મુકાતા નથી. આ બાબતમાં શ્રીકૃષ્ણ ભગવાનના જ વચનો છે, તેને તમે સાંભળો કે સત્વ, રજ અને તમ આ 3 ગુણવાળી મારી દૈવી માયા ઉલ્લંઘવી બહુ કઠિન છે, પરંતુ જે મનુષ્યો મારે શરણે આવે છે તે એ માયાને તત્કાળ તરી જાય છે. તેથી હે શિષ્ય, મેં કહેલા પાળવાના નિયમો અને ધર્મોનો આશ્રય કરી તે પ્રમાણે વર્તીને ધર્મભક્તિનું રક્ષણ કરવા તેમના થકી પ્રગટ થયેલા શ્રી વાસુદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનનું તમે સર્વભાવે ભજન કરો. ભગવાન શ્રીહરિ કહે છે, હે પુત્રો, આ પ્રમાણે સર્વશાસ્ત્ર સંમત શ્રીકૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય કહેતા ગુરુને પ્રણામ કરી શિષ્યે અતિશય રાજી થઈને ગુરુ પ્રત્યે એમ કહેવું કે હે ગુરુજી, અતિશય ભયંકર કાળમાયાના દારૂણ ભયથી ને સંસ્કૃતિના બંધનથી આજ હું મુક્ત થઈ નિર્ભય થયો ને શ્રીકૃષ્ણ ભગવાનનો ભક્ત થયો છું. આ રીતે કહેતા શિષ્યને ગુરુએ પોતાની પ્રિય એવી શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પ્રતિદિન પૂજવા માટે અર્પણ કરવી. અને વળી ગુરુએ શિષ્યને ઉપદેશ કરતા કહેવું કે હે શિષ્ય, તમે સદાય ધર્મનું આચરણ કરજો, કારણ કે ધર્મ બ્રહ્માદિ ઈશ્વરોએ સહિત આ આખા વિશ્વને ધારણ કરે છે. હે શિષ્ય, તમારે પ્રતિદિન પ્રાતઃ સ્નાન કરી ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું, પોતાનો નિત્યવિધિ કરી અંદર અને બહાર ભગવાનનું પૂજન કરવું, અર્થાત માનસી અને બાહ્ય પૂજા કરવી, પછી પવિત્ર એવા તમારે શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો પોતાની શક્તિને અનુસારે નક્કી કરેલી સંખ્યામાં દિવસે અને રાત્રિએ પ્રતિદિન જપ કરવો. એકાદશીના દિવસે અને ભગવાનના જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવો અને પોતાની શક્તિને અનુસારે ઉત્સવો પણ કરવા, હે શિષ્ય, મદ્ય અને માંસનું ભક્ષણ, પરસ્ત્રીગમન, પરધનની ચોરી, પોતાની કે પારકી હિંસા અને જાતિથી ભ્રષ્ટ કરે એવા કર્મના આચરણનો તમારે સર્વ પ્રકારે ત્યાગ કરવો, તેમજ ભાંગ, ગાંજો, અફીણ અને તમાકુ આદિક કેફ કરનારી વસ્તુનું તથા લોકનિંદિત કોઈપણ વસ્તુનું ક્યારેય પણ ભક્ષણ કરવું નહીં, ગાળ્યા વિનાનું જળ કે દૂધ ક્યારેય પણ પીવું નહીં, ગાળ આદિક અપશબ્દો બોલવા નહીં, પોતાને કે પારકાને દુઃખ ઉપજે એવું સત્યવચન પણ બોલવું નહીં, પોતાના સમીપ સંબંધવાળી વિધવાનારી સિવાય બીજી વિધવાનારીઓનો ક્યારેય પણ બુદ્ધિપૂર્વક આપતકાળ પડ્યા વિના સ્પર્શ કરવો નહીં, અને જો અજાણતા સ્પર્શ થઈ જાય તો સ્નાન કરવું, અને જો જાણી જોઈને સ્પર્શ થાય તો સ્નાન કરી એક ઉપવાસ કરવો. કામભાવથી જાણી જોઈને જો વિધવા સ્ત્રીનો સ્પર્શ થાય તો બે ઉપવાસ કરવા, અને જો કામબુદ્ધિપૂર્વકનો વિધવાનો સ્પર્શ કર્યો હોય તેને લોકો જો જાણી જાય તો એક ચાંદ્રાયણ વ્રત કરવું. ખરીદી વેચાણ આદિકના અવશ્ય કાર્યમાં તથા ક્યારેક જળમાં ડૂબવું, અગ્નિદાહ આદિકનો આપતકાળ આવી પડે ત્યારે જાણી જોઈને કરેલા વિધવાના સ્પર્શમાં દોષ નથી. હે શિષ્ય, સ્ત્રીલંપટ, અતિલોભી, વામમાર્ગી, નાસ્તિક, શુષ્ક જ્ઞાની તેમજ બ્રહ્મહત્યાદિક મહાપાપ કરનારા પુરુષનો ક્યારેય પણ સંગ ન કરવો. પરંતુ હે શિષ્ય, તમારે હંમેશા સત્શાસ્ત્ર અને સંતોનો સમાગમ કરવો, અને ભગવાન શ્રીહરિની નવધા ભક્તિ કરવી, ને કોઈના ઉપર મિથ્યાવાદનું આરોપણ ન કરવું. ભગવાનની કથાવાર્તા પણ કુસંગી વક્તા થકી ન સાંભળવી, કોઈ પણ શિવ આદિક દેવતાઓનું વાણીથી પણ મૂળ ઉખેડવું નહીં, કારણ કે આજે તમને સત્શબ્દવાચ્ય ભાગવત ધર્મનો સંગ પ્રાપ્ત થયો છે, તેથી આજથી પૃથ્વી પર તમે સત્સંગી નામથી વિખ્યાત થશો. હે પુત્રો, ગુરુ આ પ્રમાણે જ્યારે ઉપદેશ આપે ત્યારે હું આજથી એમ જ વર્તીશ, એ પ્રમાણે કહીને શિષ્યે ગુરુના વચનો શિરોધાર્ય કરી ગુરુનું અતિ હર્ષથી પૂજન કરવું. પૂજનમાં નવીન વસ્ત્રો, ચંદન પુષ્પની માળા, તોરાવો, સુવર્ણના અલંકારો, સુવર્ણ અને રૂપાની મુદ્રાઓ તેમજ ઘી સાકરયુક્ત સુંદર ભોજન વડે ગુરુનું પોતાની શક્તિ પ્રમાણે વિધિપૂર્વક પૂજન કરવું. પછી શક્તિ પ્રમાણે સાધુ અને બ્રાહ્મણોનું પણ પૂજન કરવું. ત્યાર પછી ગુરુને સાષ્ટાંગ પ્રણામ કરી ગુરુની આજ્ઞાથી પોતાને ઘેર જવું. પછી તે દીક્ષિત શિષ્યોએ ગુરુએ કહેલા વર્ણાશ્રમને ઉચિત ધર્મનું નિરંતર પાલન કરવું, અને ઉત્સાહપૂર્વક શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરવું. પ્રતિદિન તે શિષ્યોએ ભગવાનની પ્રસાદીના કેસર ચંદન કે ગોપીચંદનથી ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું, ને વચ્ચે ગોળ ચાંદલો કરવો, અથવા ગૃહસ્થ, વર્ણી તથા સાધુજનોને રાધા તથા લક્ષ્મીજીના પ્રસાદીના કુમકુમ વડે વચ્ચે ગોળ ચાંદલો કરવો. હે પુત્રો, સંન્યાસી, વાનપ્રસ્થી કે અગ્નિહોત્રી વિપ્રોએ માટીથી કે ચંદનથી મધ્યના ચાંદલા વિના કેવળ શોભાયમાન ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. તેમાં ઉદ્ધવ સંપ્રદાયના દીક્ષિત ગૃહસ્થ ભક્તજનોએ તથા સાધુજનોએ દર્પણમાં જોઈને ચાર ઉર્ધ્વપુંડ્ર તિલક કરવા. તેમાં સંન્યાસી ચાર પ્રકારના કહેલા છે, કુટિચક, બહુદક, હંસ અને પરમહંસ. તેઓના મધ્યે પહેલા ત્રણ પ્રકારના સંન્યાસીઓએ મસ્તક, લલાટ અને હૃદય આ ત્રણ જગ્યાએ ઉર્ધ્વપુંડ્ર તિલક કરવા, અને ચોથા પરમહંસ નામના સંન્યાસીએ કેવળ એક ભાલમાં જ ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. પછી વાનપ્રસ્થ અને બ્રહ્મચારીઓએ ભાલ, કંઠ, હૃદય તથા બંને બાહુ એમ પાંચ જગ્યાએ ઉર્ધ્વપુંડ્ર તિલક નિત્ય ધારણ કરવા. ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા પામેલા શતશુદ્રોએ પણ ચાર જગ્યાએ ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવા, જ્યારે અશત શુદ્રાદિક જનોએ કેવળ ભાલમાં કુમકુમનો ચાંદલો કરવો, પુરુષ ભક્તો જ્યારે ચાર ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરે ત્યારે ભગવાનના વાસુદેવાદી ચાર મંત્રોનું ઉચ્ચારણ કરે, તેમાં વાસુદેવાય નમઃ એ મંત્ર બોલીને ભાલમાં, સંકર્ષણાય નમઃ એ મંત્ર બોલીને હૃદયમાં, પ્રદ્યુમ્નાય નમઃ એ મંત્ર બોલીને જમણા બાહુમાં અને અનિરુદ્ધાય નમઃ એ મંત્ર બોલીને ડાબા બાહુમાં તિલક ધારણ કરવો, પાંચ ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાના જે કહ્યા તેમાં કેશવાદી પાંચ નામ મંત્રોનું ઉચ્ચારણ કરવું, અર્થાત ભાલમાં કૃષ્ણાય નમઃ, કંઠમાં કેશવાય નમઃ, હૃદયમાં નારાયણાય નમઃ, જમણા બાહુમાં માધવાય નમઃ અને ડાબા બાહુમાં ગોવિંદાય નમઃ બોલવું, અથવા પાંચે સ્થાને વિષ્ણુ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરી ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવો. હવે જે ત્રણ ઉર્ધ્વપુંડ્ર ધારણ કરવાના કહ્યા તેમાં અ ઉ મ આ ત્રણ માત્રાવાળા ઓંકારનો જપ કરીને તિલક કરવા અને જે પરમહંસને એક તિલક ધારણ કરવાનું કહ્યું તેમાં ઓમ નારાયણાય નમઃ આ મંત્ર બોલીને તિલક કરવો. હે પુત્રો, ઉર્ધ્વપુંડ્ર તિલક તર્જની આંગળીથી કરવો, તે સમાન રેખાકૃતિમાં સૌમ્ય આકારવાળો, છેલ્લી કનિષ્ઠિકા આંગળી જેટલા માપની સરળ રેખાવાળો, તેમજ દંડના જેવી આકૃતિવાળો હોવો જોઈએ. જે ભક્તોને તર્જની આંગળીથી તિલક કરવાની કુશળતા ન હોય તેમણે શળી આદિકથી જે રીતે શોભાયમાન થાય એમ કરવું, પરંતુ ગોળાકાર, ઉપર વાંકું, વચ્ચે જગ્યા રહિતનું, એકદમ નાનું, નાકની દાંડીથી શરૂ કરેલું, અતિશય લાંબુ, બહુ પહોળું અથવા બહુ સાંકડું, નીચેથી ઉપર વાંકું, વિરૂપ, નીચે સાંકડું ઉપર પહોળું, નીચે મૂળમાં તૂટેલું, લલાટના મધ્યભાગને છોડી આડુંઅવળું કરેલું, મલિન દેખાતું, જળના મિશ્રણ વિના કોરા ચંદનથી કરેલું, લાલ રંગવાળું, જળમાં જોઈને કરેલું, સુગંધી રહિતનું, અવસહ્ય અર્થાત ડાબા હાથે કરેલું ઉર્ધ્વપુંડ્ર તિલક અનર્થને કરનારું કહેલું છે. હે પુત્રો, નિયમમાં તત્પર ભક્તજને ભગવાનની પ્રસાદી કરાવીને તુલસીની બેવડી કંઠી ગળામાં ધારણ કરવી અને તેવી જ તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી જપમાળા પણ રાખવી. દીક્ષા પામેલા પુરુષે તુલસીની કંઠી ન મળે તો ચંદનાદિકથી નિર્મિત કંઠી ભગવાનની પ્રસાદીની કરાવી ધારણ કરવી. વળી તે દીક્ષિત ભક્તે પ્રાતઃકાળે નિરંતર સ્નાન કરી, નિત્યકર્મ કરી, ભગવાન શ્રીહરિની મૂર્તિ પૂજા કરવી ને પવિત્રપણે રહીને આચાર્યે ઉપદેશ કરેલા અષ્ટાક્ષર મંત્રનો યથાશક્તિ જપ કરવો. તે જપ મૌન અને સ્વસ્થચિત્તે સ્થિર આસને બેસીને શાંતિથી માળાને વસ્ત્રમાં ઢાંકીને અથવા ગૌમુખીમાં રાખીને શ્રી વાસુદેવ ભગવાનનું હૃદયમાં સ્મરણ કરવા પૂર્વક જપ કરવો. હે પુત્રો, દીક્ષિત શિષ્યે દ્વારિકાની યાત્રા અવશ્ય કરવી. તે દ્વારિકામાં લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણ ભગવાનના આયુધોની તપ્તમુદ્રાઓ બંને બાહુમાં ધારણ કરવી. વળી તે દીક્ષિત ભક્તે જન્માષ્ટમી આદિક ઉત્સવોમાં પોતાના આચાર્યના દર્શન કરવા તેમની સમીપે જવું ને તેમને જોઈ દંડવત પ્રણામ કરવા. સદગુણી શિષ્યે ગુરુની જમણી બાજુએ કંઈક થોડે દૂર રહીને આદરપૂર્વક દંડવત પ્રણામ કરવા. ગુરુની આજ્ઞા લીધા વિના તેમના ચરણાદિક અંગોનો ક્યારેય સ્પર્શ કરવો નહીં. નિરંતર ગુરુની સેવામાં તત્પર અને ગુરુ આગળ હંમેશા સત્ય બોલનારા તે શિષ્યે સમયે સમયે યથાયોગ્ય મર્યાદામાં રહીને ગુરુના દર્શન કરવા. ગુરુની શૈયા કે આસન ઉપર બેસવું નહીં, તેમની પાદુકા પહેરવી નહીં, તેના જલપાત્રથી પાણી પણ ક્યારેય પીવું નહીં. હે પુત્રો, આવી રીતે સદગુરુની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ તે ભક્તને બીજા માણસોની જેમ ફરી જન્મમરણરૂપ સંસ્કૃતિનો ભય રહેતો નથી. વર્ણાશ્રમના લીધે અધિકારના ભેદથી તેમજ શ્રીકૃષ્ણ ભગવાનની દીક્ષામાં આપવામાં આવતા મંત્રભેદથી આ સામાન્ય દીક્ષાનો વિધિ પણ બે પ્રકારનો કહેલો છે. તેમાં અત્યાર સુધી કહેલો આ સર્વે વિધિ ચાર વર્ણના દીક્ષાર્થી માટે છે, તેમજ ચાર આશ્રમના દીક્ષાર્થી માટે પણ છે. પરંતુ ચારે વર્ણથી બહારના મનુષ્યો છે તેમના માટે સામાન્ય દીક્ષાનો વિધિ હવે કહું છું. આવા વર્ણાશ્રમથી બહારના મનુષ્યોએ બે હાથ જોડી ગુરુના ઘરથી બહાર ઊભા રહેવું. ગુરુએ તેવા શિષ્યોને બીજા ત્રણ અક્ષરવાળા શ્રી કૃષ્ણ અથવા સ્વામિનારાયણ ષડક્ષર એવા મંત્રનો ઉપદેશ કરવો. મદ્ય માંસનો ત્યાગ, પરસ્ત્રીગમન ત્યાગ, ચોરીનો ત્યાગ, પોતાની કે પરની હિંસાનો ત્યાગ, જાતિથી કોઈને ભ્રષ્ટ કરે તેવા કર્મનો ત્યાગ આદિક નિયમોનો ઉપદેશ કરવો. પછી તેવા દીક્ષિત શિષ્યોએ આળસનો ત્યાગ કરીને ગુરુએ ઉપદેશેલા ધર્મનું સર્વદા પાલન કરવું, સાધુના દર્શન કરવા, સાધુની આજ્ઞા વિના તેમના ચરણાદિ અંગોનો સ્પર્શ કરી દર્શન કરવા નહીં. હે પુત્રો, તેવા શિષ્યોએ જે પોતાના ગામમાં ઉદ્ધવ સંપ્રદાયના મંદિરમાં શ્રી રાધાકૃષ્ણની પ્રતિમા હોય તેના નિરંતર દર્શન કરવા જવું. બાહ્ય પૂજા ન કરવી, પરંતુ નિત્ય માનસી પૂજા કરવી. મંદિરમાં ચિત્ર પ્રતિમાના દર્શન માત્રથી તેઓને બાહ્ય પૂજાનું ફળ મળી જાય છે. વળી આચાર્યે ઉપદેશેલા સ્વામિનારાયણ નામ મંત્રનો નિરંતર નિયમપૂર્વક જપ કરવો. ભાલમાં ચંદનથી કે ગોપીચંદનથી કેવળ ચાંદલો કરવો. પોતાના ગામમાં જો ભગવાનની પ્રતિમા ન હોય તો ભગવાનની પ્રસાદી એવી ફૂલ, માળા અને વસ્ત્રનો ખંડ આદિકની વસ્તુ હંમેશા પોતાની સમીપે રાખવી અને તેના દર્શન સ્પર્શ પ્રતિદિન કરવા, પરંતુ ભગવાનની પ્રતિમાનો સ્પર્શ તો ક્યારેય કરવો નહીં. હે પુત્રો, આ પ્રમાણે મેં સામાન્ય દીક્ષાના બીજા પ્રકારના વિધિનું નિરૂપણ કર્યું. આ લોકમાં ઉદ્ધવ સંપ્રદાયમાં રહેલા ગુરુ શિષ્યોએ તેમનું યથાર્થ પાલન કરવું. આ રીતે શાસ્ત્રની મર્યાદા અનુસાર સામાન્ય દીક્ષા વિધિના બે પ્રકાર મેં તમોને કહ્યા. હવે મહાદીક્ષાનો વિધિ પણ મારા આશ્રિતજનોના હિત માટે કહું છું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં દીક્ષાવિધિમાં સામાન્ય દીક્ષાવિધિનું નિરૂપણ કર્યું. એ નામે 46મો અધ્યાય પૂર્ણ થયો.